તમારી પર તમારી પર બહુ પ્રેરણા આવે છે કે શું હશે આપનું પદ, તમે કહો આપને શું લાગે છે, બહુ મહાન મહાન ઓલિયા લાગે છે. તમારે જો પદ જાણવો સાચું કહું તાકે સાચું કહી દો, તમે ખુલ્લા શું કહ્યું, શું કહ્યું, ખુદને જાણે ખુદો આ દુનિયામાં બીજો ખુદો હતો જ નહીં. શું કહ્યું, આ તો ગોળાગાડી વાળો ના કહેવાય છે તો ઉલ્લડ જાગે. એટલે પૈગંબર સાહેબ એટલે શું, ખુદાનો પૈગામ પહોંચાડવા આવેલા પછી શું ને, ખુદાનો પૈગામ પહોંચવા. વાતચીત કરી કરજો એટલે પછી એ કે છે તારે મને અહંકાર બધું આવી ગયું, વાણી કાયા એ સિવાય બીજી કોઈ વસ્તુ છે તમારી પાસે, તજ્ઞા કોઈ વસ્તુ નહીં, બીજા લોકો પાસે કોઈ વસ્તુ છે તજ્ઞા એ સિવાય નથી, એ ઇફેક્ટિવ છે. શું છે, હા એમાંથી ઇફેક્ટિવ કાયા પણ ઇફેક્ટિવ છે, જીભ વાણી પણ, વાણી પણ ઇફેક્ટિવ છે. બહારથી કોઈ બોલ્યો હોય નહીં તે અંદર પેટમાં છોકરું હોવું પડે એવો અવાજ નીકળી શકે, સમજ પડે ને, એટલું બધું ઇફેક્ટિવ છે. આ એટલે મન વચન કયા ઇફેક્ટિવ છે એને ધીમે ધીમે ઘેર બેસી, ત્યાર પછી મને કહ્યું કે આ બિલકુલ ઇફેક્ટિવ છે, 100% હું કબૂલ કરું છું. એટલે જ મારે જોયું હતું તો ઇફેક્ટ પોઝિટિવ વગર થયા કેવી રીતે, એટલે તરત જ એને કહી દીધું પોઝિટિવ, મેં કહ્યું પોઝિટિવ ઇફેક્ટ, ઇફેક્ટ પોઝિટિવ, પોઝિટિવ ઇફેક્ટ, ઇફેક્ટ પોઝિટિવ, પોઝિટિવ. એટલે હું પોઝિટિવ બંધ કરી આપું છું કે ઇફેક્ટ એટલી જ રહેશે, શું રહેશે, નવા નવી ઇફેક્ટ થતી બંધ થઈ ગઈ. એ સમજાવ્યું આપને, તમે પુનર્જન્મ સમજાયો, એવું મુસલમાન એક મુસલમાન સમજાવ્યું હતું પાલનપુર માં, પાલનપુર નું લિયાકત અલી, લિયાકત અલી, લિયાકત અલી હિન્દુઓમાં એકલો જ આવેલો અને બહુ ભણેલો બહુ હતો કલેક્ટર જેવો. એમણે કે છે આટલું સમજાવ્યો તો હું તમારો હિન્દુ ધર્મ સ્વીકાર કરું, પડે કહ્યું એટલે કે છે આ બધા મુસ્લિમોને કહીશ કે હિન્દુ ધર્મ ઊંચા ઊંચી વસ્તુ છે, સમજી ગયો તમે. અને કાગળ જોડે લાખ વર્ષમાં થાય ગુજરાત નાખવું પડે એ તેના સાયન્ટિસ્ટ જોડે પાછું, કારણ કે તેના સાયન્ટિસ્ટો એ આપણા યોગી યોગીઓ જેવા છે, કેવા છે, ત્રણ ચાર મહિના સુધી તો બીબી યાદ ના આવે અને આપણા લોકોને દારામ દહ કદા એ યોગી પુરુષો કહેવાય, જયારે બીબી યાદ ના આવે યોગી પુરુષો. પરમાત્મા ઉભા રહ્યા છે અને આ પરપોટો ભૂટે પરમાત્મા પછી આપડે હાથમાં નથી, અને હું પણ નમસ્કાર કરું છું, હું એમને નમસ્કાર કરું, તમને કહું છું ભાઈ આ એટલું કરવા જેવું છે જગત માં, બીજું કશું કરવા જેવું નથી. કારણ કે ભગવાન, ભગવાન બુદ્ધિથી ક્યારેય પણ સમજાય નહીં એવો છે, શું છે, ગમે તેટલી બુદ્ધિ વધે તો ભગવાન શું છે ના સમજાય. શું કહે તમારી પાસે બુદ્ધિ પાર કરી, આ તો મારી પાસે તમે બેસો ત્યારે તમારી જે બુદ્ધિ છે એ મિથ્યા બુદ્ધિ છે, તે સમ્યક થતી જાય. શું થાય, સમ્યક થતી જાય, અને એ સમ્યક થાય એટલે તમને મારી વાત પહોંચે નહીં, પહોંચે કેમ કરી, નહીં તો વાત જ ના પહોંચે મારી. બુદ્ધિ, બુદ્ધિ અને જ્ઞાનમાં કઈ ફેર છે, શું ફેર છે, બાહ્ય બુદ્ધિ, બાહ્ય બુદ્ધિ, બાહ્ય છે, બુદ્ધિ બાહ્ય છે ના, બાહ્ય બુદ્ધિ ફોરેન માં છે, આપણે અહીં આંતરિક બુદ્ધિ છે. આંતરિક બુદ્ધિ એટલે કોના કરતા હું વધારે સારો દેખાવું, કોના કરતા હું એ દેખાવું, કોના કરતા મોટો દેખાવું, એ બધી આંતરિક બુદ્ધિ છે. પેલા લોકો બાહ્ય બુદ્ધિ છે, એટલે આ વાંચતી દેખાય એ વસ્તુઓ પર બહુ થાય, કોનથી હમણાં એટલા બહુ થાય, આપણે એવું કંઈ બહુ પડે નથી, આપણે અંદર નહીં પર બહુ, સમજ ને, એટલે આપણી આ બાહ્ય આ આંતરિક બુદ્ધિ છે, પણ એ મિથ્યા બુદ્ધિ છે. કેવી છે, મિથ્યા, કારણ ભૌતિકમાં જ એ વપરાય છે, ભૌતિક સુખના માટે જ વપરાય છે. તેના માટે વપરાય છે ભૌતિક સુખો, એનાથી પ્રાપ્ત કરવાની તૈયારીઓ કરે છે એનાથી, સમજ ને. મારામાં બુદ્ધિ બિલકુલ નથી એવું તમને સમજાય ખરું, એક સેન્ટ પણ બુદ્ધિ નથી. એ તમને સમજાય ખરું? એ નથી સ્વીકારતો. એક સેન્ટ બુદ્ધિ નથી. બુદ્ધિ નથી તેથી મારે બાળકો ના ડરે નહીં, મારાથી છોકરા ડરે નહીં, ગઈડા ડરે નહીં, કોઈ ડરે નહીં મારાથી. અને બુદ્ધિ વાળાથી બહુ કોઈ ડરે. ઘરની વાઈફ એમ કરતી હતી. મારા બુદ્ધિ મારાથી બહુ ડરતા હતા લોકો, પણ બુદ્ધિ બહુ હતું. બુદ્ધિ ગઈ તારે બુદ્ધિ ને એમાં ફેર શું છે તમને સમજાવું? આ સૂર્યનારાયણ નું અજવાળું છે તો અહીંયા આગળ હરીસા પર લીધેલું હોય, હરીસો આમ ડિગ્રીમાં મૂકેલો હોય, એટલે અજવાળું જે પડ્યું એનો રસોડામાં અજવાળું પડતું હોય. બને એવું રસોડામાં કામ કરી શકાય ખરું? એનાથી આનું અજવાળું પડે એટલે રસોડામાં લાભ થાય ખરો? કેમ દાખલો હશે આવું થોડું ઘણું વધતું હોય મીડિયમ પર આધાર રાખે. આ પેલી છે તે મીડિયમ થ્રુ આવી માટે પેલી બુદ્ધિ કહેવાય. પેલો પ્રકાશ છે પણ મીડિયમ થ્રુ આવ્યો માટે બુદ્ધિ કહેવાય. સમજ ને? પ્રકાશ, મૂળ પ્રકાશ આત્માનો કોઈ મીડિયમ ના થ્રુ આવે એટલે બુદ્ધિ. તો તમારો છે તે તેના થ્રુ આવ્યું છે. કયું મીડિયમ છે? તા કે ઇગોઇઝમ. જેવો જેવો ઇગોઇઝમ તેવી તેવી બુદ્ધિ, જેવો જેવો ઇગોઇઝમ તેવી તેવી બુદ્ધિ. ઇગોઇઝમ ખરાશ થઈ જાય બુદ્ધિ ખરાબ થાય, મારો ઇગોઇઝમ ખરાશ થઈ જાય બુદ્ધિ જતી. સીધો દેહ પ્રકાશ જ પડવા માંડ્યો. સમજાય છે ને? હિન્દુસ્તાન લોકો ને વાત મારી માન્ય આવે ના આવે? બહાર જો ટીકા કરો ને તો ગાળા કે મેન્ટલ માણસ છે આ બોલનારો. બુદ્ધિને જે ઉડાડી ગયેલો છું હું, શાના માટે ઉડાડી ગયેલું છું? સંસાર માટે જરૂરિયાત જ છે. શું છે? સમજ ભરશો ને? તમારે પૂર્ણ પુરુષ થવું હોય એટલું સમજી રાખવાનું. અને જરૂર નથી કે તમે નાખી દો તો જાય એવી ભાઈનો પ્રશ્ન છે. એટલે જ્ઞાન એક પાસે છે, જ્ઞાન લેવાનું નથી. બુદ્ધિ કાઢી નાખવાની છે. હા એવું છે ને? જ્ઞાન હોય તો, જ્ઞાન હોય તો બુદ્ધિ કાઢી નાખવાની. જ્ઞાન આપણું પાસે હોય તો બુદ્ધિ કાઢી નાખે. બુદ્ધિ કાઢી નાખે એટલે ડખો પડી ગયો. કૃષ્ણ કહે છે બુદ્ધિ દ્વારા જ બુદ્ધિ પર થવાનું, પાર થવાનું. એ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે બુદ્ધિ દ્વારા બુદ્ધિ થી પર થવાનું છે. એવું છે? શું કહ્યું છે? બુદ્ધિ દ્વારા ભગવાન બે પ્રકારની બુદ્ધિ કહી. એક વ્યભિચારણી બુદ્ધિ, એક અવ્યભિચારણી બુદ્ધિ. વ્યભિચારણી બુદ્ધિ એ તદ્દન મિથ્યા બુદ્ધિ કહેવાય. અવ્યભિચારણી બુદ્ધિ એ સંત પુરુષો સાંભળવાની, સંત પુરુષો જ્ઞાની પુરુષ પાસે સાંભળવાથી જે બુદ્ધિ સ્વચ્છ થાય છે એ છે અવ્યભિચારણી બુદ્ધિ કહેવાય. અમારી પાસે બેઠા ને તમારી બુદ્ધિ સમ્યક થવા મારે છે. સમ્યક એટલે સમ્યક બુદ્ધિ થાય ત્યારે સમ્યક દર્શન ની વાત સમજવા માટે તૈયાર થાય. સમ્યક જ્ઞાન ની વાત, સમ્યક સારી ની વાત સમજવા તૈયાર. પણ બુદ્ધિ મિથ્યા બહાર જઈને વાત કરો તો મેન્ટલ કે મને મને વાંધો નથી, પણ તમને નુકસાન થશે. મેન્ટલ કહું છું તો ભાઈ તમે લડશું, મારે વાંધો નથી. મને તો બે ગાળો મારી ભાઈ જે છે, બે ધોલો મારશે. મને મને તો મારી શકવાનું નથી. અંબાલાલ પટેલ મારશે ને? મને તો ઓળખતો જ નથી ને બિચારો. ભાઈ નો પ્રશ્ન છે, સંસાર ના કર્મ કરવા છતાં મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? તેને સુખ કહું છું તો મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? આ સુખ જ નહી ભાઈ, આ જે તમે કહો છો ને કે લૌકિક ભાષાનો સુખ કહેવાય છે, આ કલ્પના છે, કલ્પિત વસ્તુ છે. શું છે? કલ્પિત. આ સુખ જ નથી. આ જગત માં કોઈ કોઈ ચીજ એવી નથી જેમાં સુખ હોય. કલ્પિત એટલે આરોપિત ભાવ. કેવું? આ જલેબીમાં તું આરોપણ કરું કે આમાં સુખ છે, સારી છે, તો એ સુખ તમે સુખદાયી થઈ પડશે, અને જલેબી પણ દુઃખદાયી થઈ પડશે. સોનું, ડાક્ટર સોનું પણ જો તમને સુખદાયી તમે આરોપણ કરો તો સુખદાયી થઈ પડે, નહીં તો કોઈ વસ્તુ સુખદાયી થઈ પડે એવી નથી. એટલે આ બધા સંસારના સુખો કલ્પિત છે, આરોપિત સુખો છે અને નાશવંત છે. ક્યાં છે? અને એ સુખ પછી દુઃખ આવ્યા વગર રહેતું નથી. જે સુખ પછી દુઃખ આવે એ સાચું સુખ જ ના કહેવાય. સાચું સુખ સનાતન હોય. શું કહ્યું? કેવું હોય? હા, સનાતન આવ્યા પછી આપણા મનમાં ભય જ ના રહે કે જાય જ નહીં ને, તે રીતે આવે સનાતન સુખ હોય. શું? જે જ્ઞાની પુરુષ એમાં નિરંતર રહેતા હોય સનાતન સુખમાં. શું ને, એમનું સુખ ઉભરેલું હોય ને, તેથી આ બધાને શાંતિ, એમને એમની પાસે બેસવાથી શાંતિ રહે. શું? એટલું સુખ ઉભરાય બહાર. તને કયા સુખ ગમે છે? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ગમે છે કે પરમાનન્ટ ગમે છે? ટેમ્પરરી ગમે છે. હે, આપણે વાતો થયા નહીં અત્યારે. ટેમ્પરરી ભગવાન જ છે, એનું ફળ આવશે. કારણ કે ભૌતિક સુખો જે ભોગવવા હોય એ ટુ બી પેઇડ છે. શું છે? ટુ બી પેઇડ. ક્યાં છે? ટુ બી પેઇડ. તમને જેમ અનુકૂળ વાક્ય તમે સમજાવું છું કેવા માંગો છો? પેમેન્ટ કરવું જ પડશે, તો કરવા થવા પેમેન્ટ કરવું હોય તો કરજો. એટલે મેં કહ્યું કે મારે 25 વાર ઉપર મેં કહ્યું મારે પેમેન્ટ કરવું નથી, મારે જોઈ તારા શું જોઈતા નીકળી. 25 વાર પહેલા મેં કહી દીધું. કારણ કે એટલું બધું ઇગોઇઝમ હતો, આખા ગુજરાતમાં કોઈ ઇગોઇઝમ નહીં હોય. અને ઇગોઇઝમ એટલી બુદ્ધિ પાછી, તે રાતે ઊંઘ ના આવે. આજુબાજુ વાળા કે છે ભાઈ બહુ મોટા સુખી માણસ છે, બહુ સારા સુખી છે. તો હું કહું કે આ શું તોફાન માર્યું છે? લોક સુખી કે છે, તમે તારી જાતે ઉપાધિ કરી ચિંતા કરી છે, આની ચિંતા કરો છો? કે તે અંબાલાલ ભાઈ ને બદલે અંબાલાલ કેમ કહ્યું અમારે? અરે હું કઈ જતા માણસો તમે? આટલું બધું તોલન શબ્દે શબ્દે તોલન. અને પછી એક દાડો રાત્રે થશે એ ચિંતા બધી અંદર થી બધું ખેંચી અને લારી પડી જે લારી બે ઉશુકન વચ્ચે મૂકી અને હુઈ જતા રૂંગાય. અને સવાર માં જઈને ખ્રિસ્તા મિત્રી બધા વિધિ ગણપત રહ્યા. એ વિધિ બધાને જાણવી. આ ભૂત આપણા જ હોય. એ વિધિ બધાને જાણવી છે કે છે. એટલે સમજવા જેવું છે આ જગત બધું આવું નથી. તમે જે અત્યારે જાણો છો ને, આ જગત જે જાણી રહ્યું છે એ બધું જ્ઞાન લૌકિક જ છે. અલૌકિક આ જે તમે હવે તે જ બધું અલૌકિક વિજ્ઞાન છે. શું છે? તમને નવું નહીં લાગતું? આ તમે વાંચ્યા બારે કોઈ દાડ વાંચેલું ના હોય, કોઈ દાડ હોબેલું ના હોય, કોઈ દાડ જાણેલું ના હોય, એવું આ અલૌકિક જ્ઞાન અપૂર્વ જ્ઞાન છે. પૂર્વે ક્યારે પણ જોવા હોબળમ ના આવ્યું હોય એનું નામ જ્ઞાન કહેવાય. બીજું બધું બુદ્ધિજન્ય કહેવાય. તો તારે કઈ ખુલાસો થયો? આપડે ભૌતિક સુખો ભોગવવા તો ભોગવે એક વાર, પછી પેમેન્ટ કરવું પડશે. બીજી વાર પણ તે પણ મને પણ પૂછીને કરજે, બધું મને પૂછીને કરજે. જ્ઞાની પુરુષ ની આજ્ઞા લઈને કરજે. તને બંધન નહીં. જ્ઞાની પુરુષ જ્ઞાની જવાબદાર છે. કોણ જવાબદાર છે? અને જ્ઞાની ઉપર જવાબદારી રહેતી નથી, રિઝોલ્વ થઈ જાય. શું કરી? કારણ પોતે કરતા જ નથી. એટલે કરતા હોય જવાબદારી. એટલે તમારી જવાબદારી અમે લઈએ ને શા માટે? કેમ કરતા જાય અમારી, તમારી ઉડી ને જાય. વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. ઇટસેલ્ફ પઝલ થયેલું છે. રોજ કેટલા પઝલ ઉભા થાય છે ને? પઝલ ઉભા થાય ને તમે? હે, એ માટે ઇટસેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ ક્રિએટેડ વર્લ્ડ એટ ઓલ. ઓલ્ડી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. શું છે? ભગવાન ગોડ ઇઝ ઇન ક્રિએટર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, ભગવાન અંદર અમસ્તમાં જ છે. ભગવાનને કોઈ દાડો દુઃખ પડ્યું નથી, ભગવાનથી ભેદ પડ્યો તેને દુઃખ થયું. ભગવાનથી ભેદ રાખ્યો એ બધું દુઃખ આવ્યું. ખરી રીતે તો આ જે કહેવા માત્ર છે ને, મામી મેં આમ કર્યું, આપણે કઈ તમે આમ કરો, નૈમિત્તિક શબ્દ છે, બાકી કુદરત જ ચલાવે છે બધું. શું કહ્યું? કુદરત ના ગેસ તો તમે આ ગેસ થઈને પોતે રસોડા જેમ કડીએ લાવે ત્યારે શું થાય ને, એ તમે ચિંતા કરો ને, રસોડા જેમ કડીએ લાવે પ્રમાણે દરેક ને ચીજ મળી રહી છે. પછી અત્યારે નવું દેખી અને આટલું બધું મારે એ ભાન જરૂરી થઈ, બાકી જે અંદર એની ઈચ્છા છે એની ઈચ્છા સંપૂર્ણ છે. ક્યાં પછી બોલતા નથી, સત્સંગ વસંગ કરવો નથી, જવાન બાળકો બહેનો સ્ત્રીઓ વૃદ્ધાવસ્થા વાળી સ્ત્રીઓ છોકરા બધાને માફ હગાવે એનું નામ જ્ઞાન. શું કહ્યું? બધાને માફ હગાવે ને, જ્યાં વાદ સરખો નથી તે જ્ઞાન. શું કહ્યું? સંવાદ સરખો નથી એ જ્ઞાન. ખબર ને, આ બહાર જે સંવાદ વિવાદ નહીં દેખાતા એ તો લોકોએ આપણા લોકોએ સાયકલો ઇફેક્ટ કરેલી છે કે મારા પાસે ના બોલાય. અને હું કૌશિક ભાઈ બોલ તોય બોલતો નથી, અને તમારું તો બોલે માથું તોડી નાખે એવા લોકો છે. હિન્દુસ્તાનના લોકો, હિન્દુસ્તાનના લોકો એવા પ્રશ્ન પૂછે એવા છે, માથું તોડી નાખે એવા. શું કહ્યું? તારી બુદ્ધિના એક જ છે પ્રશ્ન પૂછવાનું, બહુ જબરા. કમિશનર સાહેબ આવ્યા નથી? તારા પદ પ્રાપ્ત થાય. તમારે કેટલી ભીખો છે એવું તમને ખબર પડે? ના ખબર પડે ક્યાં ખરી ભીખો? હવે આ ભીખો જયારે જશે તો તમે પોતે જ છે બધું. આ જો આ તો ભીખ રહી છે તેની લીધે બંધ કરશે. તમારે કશી ભીખ રહી છે તેની રહી છે. ભીખ ભીખ ને ભીખ છે તે ડેરામાં તો સારું પૈસા દેવા કરે. ડેરા આવું ડેરામાં જશે, હિન્દુસ્તાન કેવા ડેરા નથી તે. સમજો ને, ખોટી ભીખો છે. હિન્દુસ્તાન નો મનુષ્ય જન્મ ફક્ત ડેરા બાંધવા માટે નથી, ફક્ત મોક્ષે જવા માટે હિન્દુસ્તાન નો જન્મ છે. તે જેટલો પ્રયત્ન થાય એવું એક અવતારે થાય એવું નથી, પણ જેટલો આ બાજુનું નિશાન રાખી ધ્યેય રાખીને કામ કરજે કે તો પાંચ પચાસ અવતારે હો અવતારે પાંચ છ અવતાર પણ ઉકેલ આવી જાય. પણ બીજો ધ્યેય છોડી દે કે છે. શું કે છે? પછી પછી પાણી જે ધ્યેય નક્કી રહે, પાણી જે કરજે, છોકરા બાપ થશે, બધું થશે, ડોક્ટર થશે, બંગલા બંધાવી એનો સવાલ. પણ ધ્યેય એક જ રાખ કે હિન્દુસ્તાનમાં જન્મ થયો, મારે મુક્તિ માટેનું સાધન છે. આ એક ધ્યેય ઉપર આવી જાવ ઉકેલ આવે એ ભીખ કહેવાય. મુક્તિ ની ઈચ્છા કરવી, મુક્તિ પ્રશ્ન છે કે મુક્તિ ની ઈચ્છા કરવી એ ભીખ કહેવાય? નહીં, એ ભીખ તો માગવી જ પડશે. એ ભીખ તો માગવી જ પડશે. એ ભીખ તો માગે એ ભીખ જ કહેવાય. અત્યારે અમે એ ભીખ નહીં રહી અમને તો મરી ગયા પછી ના રહે. હવે તમને કઈ રીતે મારે જોઈ તો નહીં તારો મોક્ષ નહીં મોક્ષ છે મારી પાસે નિરંતર મોક્ષ છે એ ભીખે છે ધીરે શું કે છે આવો ને નવીનભાઈ મુક્તિ ના જોઈએ તો મુક્તિ ના જોઈતી હોય તો કસર નથી મુક્તિ ના જોઈએ જેને ના જોઈએ ને તેને પેલી મુક્તિ જ મળવાની છે અને મુક્તિ જોઈ છે તો એ મુક્તિ મળવાની છે ફક્ત મુક્તિ ના જોઈતી હોય તેને જોડે બીજું ધ્યેય હોય કે ભગવાન તમે કાયમ રહેજો એટલું હોય ધ્યેય ભગવાન નું દેહ ખરું નહીં ભગવાન સેવા કરી પાછું ભાવ છે એ સાથે મુંબઈ થી વડોદરા અમદાવાદ આવતા વચ્ચે સુરત સ્ટેશન આવ્યું તો આપડે સુરત વચ્ચે ફ્લેગ રિઝર્વ છે બધા સમજો ને પછી બદલાશે એ ભાવ નહીં પાછો બદલાશે સમજો ને પણ મનમાં ભાવ તો એ જ છે ને કે ભાઈ અહીંયા આગળ આવી સેવા કરી સેવા કરવાની એ જ ભાવ છે ને એનું નામ જ ભગવાન ને સાથે રહેશે શું કહ્યું જેને સેવા ભાવ કરવી છે એવો કોઈ પણ શબ્દ છે તો ભગવાન ની સાથે જ રહેશે એટલું એ કે અહીંયા આવું ભગવાન ના ગુણગાન ગાવા એના જેવું ઉત્તમ વસ્તુ નથી સેવા કરવા જેવું મનુષ્યો ની સેવા કરવા જેવું એના જેવું તો ઉત્તમ આ જગત માં કોઈ વસ્તુ જ નથી જો તો પછી મુક્તિ શું કરવા માંગવી મુક્તિ માંગવાની જરૂર નથી મુક્તિ એનું ફળ છે શું છે લેવું જ નહીં કે છે મારે ફળ નથી જોઈતું મુક્તિ નું ફળ જોઈતું નથી એવો આગ્રહ જ્યાં સુધી તમારે ના જોયું તો એવો આગ્રહ રખાય એવો આગ્રહ રખાય ના કોઈ જરૂર નથી ને એટલે ટાઈમ ટાઈમ દરેક આપડે સર અમદાવાદ ના ઈચ્છા ના હોય ને તો અમદાવાદ સ્ટેશન આવીને ઉભું રહે ઉતરી પડે વચ્ચે મણિનગર ઉતરી પડે તો પાછી બે ખુબ જલી દે ઉતરે તેને અમદાવાદ ના નાખે અમદાવાદ એમ કેવા જાય કે તું ના મણી મળી ના ઉતરીએ તમારે અધિકાર ની વાત છે અરે પાછું ભરવું હોય તો અધિકાર ની વાત પોતાનું મણિનગર એ એમની મુક્તિ માનું કારણ કે ત્યાં એમ માને છે ઉતરી ગયો સારું મુક્તિ મુક્તિ મોક્ષ સારું આ ફોરેન માં મનુષ્યો જે થયા પછી એ મંસાહાર કરે છે બધું બધું કરે છે તોય પણ એ જાનવર માં બહુ ઓછા થાય છે જાય છે એમના મનુષ્યો અને આપડે આપડા જાનવર નું બહુ જાય મંસાર બધા કરતા નાદન આ ભૌગોલિક ભેદ કેમ હિન્દુસ્તાન નથી દેખાય એટલે કે આ બે ભેદ કેમ છે ભૌગોલિક ભેદ કેમ છે હિન્દુસ્તાન અને પરદેશ એ ભેદ એટલા જ પૂરતો છે કે એ આપણે છે તે પુનર્જન્મ સમજ્યા છે ને એ પુનર્જન્મ નથી સમજ્યા આ ભેદ કયા સમજણ માં આવેલા છે આ લોકો અને કઈ સમજણ માં નથી આ લોકો તેના પર ભેદ છે એટલે પેલા લોકો સહજ ભાવે છે કેવા છે સહજ ભાવે આખું ફોરેન સહજ ભાવે છે તેના સાયન્ટિસ્ટો પણ સહજ ભાવે આઈન્સ્ટીન પણ સહજ ભાવે હતા અને આપણા એના નાના બચ્ચા પણ વિકલ્પી હોય તો આઈન્સ્ટાઈન ને સહજ સમાધિ પ્રાપ્ત નથી તમારા કાકા ને ત્યાં ગાડી હોય આ કાર આવે છે ને તે તમારા કાકા ને તો હોય તમે કલ્પજો આ કલ્પના કરો અને તમે કાકા ને જાઓ કે મારે દાદા ભગવાન આવ્યા છે અને એમને અહીંથી મહેસાણા પેલો સિમંદર સ્વામી ને દર્શન કરવા જવું છે તો તમારી કાર મને ટાઈમ બે ત્રણ વાગે સુધી આપશો શું તારે પાછા તરત જ એમને જાગૃતિ ઉત્પન્ન થઈ જાય એલર્ટ થઈ જાય બિહેર થઈ જાય બિહેર વિચાર કરી ત્યાં જવું પચાસ મહિલ પચાસ મહિલ એટલે કાંઈ ગેલન પેટ્રોલ આપશે એટલે પછી ખર્ચો ફરી કાઢે તરત તરતા તો હિસાબ હિસાબ બધું ચોક્કસ જાય અંદર પછી ધીમે ધીમે કે ના મારે પેલા પેલા મારે સાહેબ આવે એવું લાગે છે ને બોલે માખું બોલે ખરા જૂઠું બોલે ખરા ફરી ના બોલે શું કહ્યું ફરીનમાં બે પ્રકારના મનુષ્યો છે એ ખરાબ છે, એ કાયમ ખરાબ જ છે. સારા છે એ કાયમ સારા છે. તમે સારા ને એમ તો વેલ્યુ હેલ્પ કે છે અને એ તો સારો ખોટો એ તમે સમજાય. સહજ ભાવ ને આ સહજ ભાવ અને આ વિકલ્પી ભાવ પુનર્જન્મ સમજ્યા છે તે વિકલ્પી ભાવમાં છે. શેમાં છે સમજ ને? એટલે ભટક અહીં અહીંથી ભટકવાનું છે. અહીંથી મનુષ્યમાં જાય, જાનવરમાં જાય, અહીંથી નરકીએ પણ જાય, દેવગતિમાં જાય. એવો વિકલ્પ કરે દેવગતિમાં જાય. રાધેશ્યામભાઈનો પ્રશ્ન છે કે આઈન્સ્ટીનને પણ સહજ સમાધિ થયેલી કે ના? સહજ સમાધિ થયેલી. તમારી જેવું જ રહે એમને, તમારી જેવું સહજ સમાધિ જેવું રહે એમને. કશું જોઈતું જ ના હોય જગતમાં. એને બહુ ઊંચા ઊંચું જ્ઞાન, રિલેટિવ જ્ઞાન આપ્યું છે ને, બહુ ઊંચા ઊંચું એક વલને એને એ કર્યું છે. તો પણ આજ તો આઈન્સ્ટીન જેવા 200 થયા છે. કેટલી બુદ્ધિ નું ડેવલપમેન્ટ થઈ રહ્યું આખો આ આખા વર્લ્ડ માં. દાદા આપ અહીંથી જોઈ શકો એ 200 થયા. આપ અહીંથી જોઈ શકો છો એ 200 છે. આઈન્સ્ટીન જેવા થઈ રહ્યું છે, ડેવલપ થઈ રહ્યું છે બધું. બહુ હિન્દુસ્તાન તો 2005 માં અમે પુસ્તક માં લખ્યું છે કે હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે, એ લખેલું છે. એ જરા સમજાવો કે 2005 માં થઈ ગયું હશે કેવી રીતે? અત્યારે થઈ રહ્યું છે, તમને ના દેખાય. અત્યારે આ જે ક્રાંતિ થઈ રહી છે એ તમને આમ થાય લોકો કે આ શું થવા બેઠું છે, આ દુનિયા થઈ જવાનું, આમ થઈ જવાનું. પેલા પાછા અક્કલ વાળા પાછા તો આગળ લખે 2000 ની સાલ વસ્તી આટલી થશે અને ગુણાકાર મળીને વસ્તી મળે છે હિન્દુસ્તાન. 1980 માં આટલી હતી તો 1990 માં એના એના એ મૂકે છે 83 મૂકે છે તો 2000 માં આટલી થાય. આ વર્લ્ડ નું એક મિનિટ પણ આગળ શું થશે કોઈ થી કહી શકાય એ સિસ્ટમ નથી. મૂર્ખ છે આ બધા, બબૂચક છે. તો ફક્ત ચેતવવાની જરૂર કે ભાઈ અત્યારે આ વસ્તી વધે છે તેનો ભાઈ ઉપાય હોવો જોઈએ, આટલું જ ચેતવવાની જરૂર. બાકી 2000 માં આમ થઈ જશે, ચક્કરો છો, ઘન ચક્કરો છો, તો પછી આ છોકરો 10 વર્ષ નો આવડો હતો તો બીજા 10 વર્ષ ડબલ, બીજા 10 વર્ષ વૃદ્ધિ થવા મળે છે. એટલે તમે જોયેલું છે ને આપડે, તમે ડાક્ટર જયારે આ તાવ ઉઠવા મળે છે ને તો લાઈન ઉઠી જાય છે ને, સંતાનો જુદી જાતનું છે આ લોકો. તમારે બોલવાની નૈમિતિક બોલે ખરા લોકો. વસ્તી બહુ બધી છે, આમ ના હોવું જોઈએ, ઘટી છે એ રીતે ઘટી જાય. પણ આ તો કેટલો બધી 2000 નો ભવિષ્ય થઈ ગયો. અરે કાલે હાથ પેટ થવા, કાલે હાથ પેટ થવા ખબર ના પડે. એની મશ્કરી કરો છો જેને હાર્ટ ફેલ થાય ખબર ના પડે એ જરા ઉગ્ર કટાક્ષ છે. કારણ કે 2-5 વર્ષે પણ એવા પ્રશ્નો તો અનાજ વિશેના તો થતા જ છે ભૌતિકના. એટલે આપણે દાદા ભગવાનની જે બોલાવા માટે પણ આપણા પેટમાં થોડો ખોરાક હોવો જોઈએ, એટલી કૃપા થવી જોઈએ દાદાની. આ હિન્દુસ્તાન નું 33 કરોડ આપણી નોર્માલિટી છે. તમારે જેમ 98 નોર્માલિટી હોય છે ને, એ આ 33 કરોડ નોર્માલિટી છે. એમાં ઉતરી જાય છતાં 20 કરોડ સુધી પહોંચી જાય છે. તો કેદારે ભૂખે મરતા હોય શું કહ્યું? જેમ ઓછી વસ્તી તેમાં આવશે વધારે. એ બધું કાઉન્ટરવેટ છે બધું. તમારે ચિંતા કરવાની, વર્લ્ડની ચિંતા કરવાની જરૂર નથી કોઈ. આ તો ભવિષ્ય બાકી રહ્યા છે અને તે આટલો છોકરો 20 વર્ષ આટલો થશે, 40 વર્ષ આટલો થશે એવું એને ક્યાંય ગણતો હશે સારું. જગત હાની વૃદ્ધિ તમે સમજાય ને, તમારે તમારે ત્યાં કરો છો ને કરતા ગ્રાફ ગ્રાફ પીતો છે નહીં, ચડ્યો ઉતરે આમ બોલો છો ને, જગત ચડ્યો ઉતરવું જ છે. તમારે તબિયત સારી થતી જતી હોય થોડાક સુધી તમને લાગ્યું કે હવે વધારે જ કરવાની, કોઈ દાખલો કે આમ થઈ જશે એક્સેપ્ટ નહીં, અને ઉતરી એટલે તમારે તમે ગમે તે જવાબ કરો તો ખચાક કરો. હવે નહીં એમાં ચડ ઉતર થાય તો મનમાં એમ થાય કે આ ફાયદો છે, મારે તો ચડ ઉતર થઈ આવી ત્યાં આગળ છે તે શેર બજારમાં આવું. આ કેટલા વખત ઉતરતા ઉતરતા ઉતરતા ભાવ ઉતર્યા જ કર્યા ચડી ચોક ઉપર ગયેલા લોકો હિન્દુસ્તાન લોકો આવે ના ગણે અત્યારના ભાવ પછી ઉતર્યા એમ પાછા ફરી બધા ચડવા. પણ તો આ છતાં પેલી મંદિર વાળા બે હોય ત્યાં આગળ હા ખબર જગત તેજી મંદિર છે, બીજું કશું છે આની વૃદ્ધિના એમના આધીન છે. ના બોલાય આવું એટલે આ લોકો બધું બાર આ ખંડ બધા જઈને ત્યાં વૈષ્ણવ તમે ચિંતા થયા છે અને કેટલાક એક બે જઈને મેં પૂછેલું કે મહિનામાં બહુ કસરત કરી એકાદ વખત કર્યું છે કોઈ પણ સુખ આપનારી વસ્તુ હોય તો ધર્મ ધ્યાન એટલી વસ્તુ આ જગત ને સુખ આપનારી છે. ધર્મ ધ્યાન એટલી જ વસ્તુ આ જગત માં સુખ આપનારી છે. ભૌતિક સુખો અને મોક્ષ વિજ્ઞાન જે વાત જુદી પાસે મોક્ષ હોય ધર્મ ધ્યાન કોને કહેવાય ભગવાન ના દર્શન કરવા જાય તેને ના ભગવાન ના દર્શન કરે દર્શન વૈજ્ઞાનિક રીતે હોવા દે ક્યાં હા આ તો દર્શન કરવા જાય છે જ્યાં દર્શન છે આ મારી ભૂલ દાબરી બાબરી બધી દાબરી લઈ તો વળી દર્શન કરવા દે પીવું પડ્યું છે આદત ભગવાન માં આદત નથી પડતી આદત આદત રૂપે નથી કરી દે આદત રૂપે નહીં બીજું નથી કરતી વખતે આદત નથી વખતે ભગવાન કેમ આ જૈનો ને આખી મારો બોલો લોકો દાદા ભગવાન નું નામ લઈ અને કેવું એ જોડા તારે જવું હોય તો જ્યાં જવું હોય તો જજે ક્યાં કરાય ટાઈમ રૂમ તો મારે હુવા માટે બધું આ બોધો વધારે ચિંતાઓ વધારે છે. દરેક આ દુનિયાનું મૂળમાં શું છે? કમ સુધી નોર્મલ, કમ સુધી નોર્મલ ઇન એવરી મેટર. આ તો ફોરેનર જેટલા બધા વધી ગયા અમેરિકન વાળા કે શાસન ના મારીમાં ત્યાંથી ભોગ કરવાનું શાસન છે. શાસન એટલે કઈ ફરક બધ રાખવું કે છે અહીં પણ અહીં થાય તારે નથી. પણ જાણકાર વગર દાદા ભગવાન પાસે આવ્યા પછી શનિ ની પનોતી નડે ખરી. શનિ નો ભ્રમ એની જગ્યાએ ઉભો રહ્યો છે ત્યાં એ કઈ તમને હેરાન કરવા હતો નથી. એવો જેવા ગ્રહો બહાર છે એવા ગ્રહો અંદર કદાગ્રહ મતાગ્રહ ગુણાગ્રહ હટાગ્રહ આ નવ ગ્રહો છે. જે કરવા એક જ ગ્રહ અમારો એક ગ્રહ અમને ના હોય, એક ગ્રહ અમને ના હોય. તમે કહો હું કહું ભાઈ અધિકારી નો તારે અગ્રહ સરસ છે ત્યારે તમે કહો ના દાદા નવ થઈ ગયું. હવે હું કહું અમે તમને વિનંતી બાવીસ દસ ઇઠ્યોતેર બુદ્ધિ જતી રહે ત્યારે જ્ઞાન થાય તો કે છે કે દરેક માણસ ની પાસે જ્ઞાન તો છે જ, તો આ બુદ્ધિ ને લીધે કે છે કે જ્ઞાન છે નહી, અજ્ઞાન છે. શું છે એ? જેને આપણે તમે જ્ઞાન કહો છો ને એ જ અજ્ઞાન છે. આ બુદ્ધિ છે ફક્ત. જ્ઞાન તો સ્વતંત્ર પ્રકાશ છે, ચેતન છે. એ તો યાદ જ ના કરવું પડે. અને જ્ઞાન યાદ ના કરવું પડે, વાંચવું ના પડે, કશું ના હોય. એને વાંચવાની કઈ જરૂર નહીં, એને વાંચવાની કઈ જરૂર નહીં, કશું હોય નહીં. આ તો બધું આ તો યાદ કરવું પડે, ફરી વાંચવું પડે, ભૂલી જઈએ. જ્ઞાન એનું નામ કે ફરી ક્યારેય ભૂલાય નહીં. આ તો બધું અજ્ઞાન છે. આ બુદ્ધિ કરી, બુદ્ધિ ને કઈક ખબર કરવું પડશે. એ જ્ઞાન નો ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. તો ઇન્ડિરેક્ટ પ્રકાશ અહંકાર ના થ્રુ ઇન્ડિરેક્ટ પ્રકાશ આવે છે. એટલે બુદ્ધિ ને તો જરૂરિયાત છે ને, સંસાર ચાલે છે ને, સંસાર ચલાવવા માટે બુદ્ધિ ની ખાસ જરૂરિયાત છે. જય આપણા જે આર્ય દર્શનો છે એ બધામાં ક્રમિક માર્ગ છે, અને આપ કહો છો એ અક્રમિક માર્ગ છે, એ સમજણ બરાબર છે? એ કે છે પાનાચંદ નો પ્રશ્ન છે કે આપણા જે ભારતીય બધા દર્શનો છે તે બધા ક્રમિક માર્ગ કે છે, અને આપ જે કહો છો એ અક્રમ માર્ગ કહો છો, એ બરાબર છે? કાયમ ને માટે ક્રમિક જ હોય છે, કાયમ ને માટે પરમાનન્ટ માર્ગ જ ક્રમિક છે. આ અપવાદ છે. શું છે અપવાદ? કોઈ પણ નિયમ માં અપવાદ ના હોય તો નિયમ જ કહેવાય નહીં. નિયમ થી બધું ક્રમિક જ છે. આ તો અપવાદ કેટલાક પુણ્યશાળી લોકો હોય અને જે જલઈ રહ્યા હોય મોક્ષ માં જતા અંતરી ગયા હોય એના માટે આ કુદરતી રીતે નીકળે છે. હું તો નિમિત્ત બની ગયેલો છું, હું તો નિમિત્ત બની ગયેલો છું. અક્રમ એટલે જ માર્ગ, કશું કૃપાથી જ પ્રાપ્ત થાય જાય. બાકી ક્રમિક જ જોઈએ. અને અત્યારે આ જયારે ઉદય આવ્યો અક્રમ નો, ત્યારે ક્રમિક માર્ગ ફ્રેક્ચર થઈ ગયો છે. શું થયું છે? હા, એનું બેઝમેન્ટ ફ્રેક્ચર થયેલું છે. માર્ગ ફ્રેક્ચર નહીં થયો, એનું બેઝમેન્ટ છે, ફ્રેક્ચર થઈ ગયું છે. એટલે આચાર્ય મહારાજ મારી પાસે આવે છે, ફ્રેક્ચર કેવી રીતે આપ સમજાવો. તારે મારે કેવું છે કે મન વચન અને કાયા એકાત્મ ના હોય એટલે ક્રમિક માર્ગ બંધ થઈ જાય છે, ફ્રેક્ચર થઈ જાય છે. મન વચન મનમાં જેવું હોય એવું વાણીમાં બોલવામાં આવે, એવું વર્તનમાં કરવામાં આવે તો ક્રમિક માર્ગ રેગ્યુલર છે. આ સમજાય ને? તે મહાવીર ભગવાન સુધી હતું, પછી ધીમે ધીમે આ 2500 વર્ષ નો જે ભત્વ ગ્રહ નો અસર થઈ ને બધું ફ્રેક્ચર થઈ ગયું છે. એટલે બિલકુલ એ ધર્મ જેવી વસ્તુ ક્યારે, ધર્મ ધ્યાન જેવી વસ્તુ ક્યાં રહી છે? રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન ના બધા કારખાના કર્યા લોકોએ. આપના લખાણ ની અંદર જૈન ધર્મ ની પરિભાષા વિશેષ આવે છે, એનું કઈ ખાસ કારણ છે? કે છે આપના લખાણ માં આ જૈન પરિભાષા વિશેષ આવે છે, એનું કઈ કારણ? બધી પરિભાષા મારી લખાણ માં, મારી ભાષા એવું છે, જૈન શાસ્ત્રો વાંચેલા, વેદાંત નું વાંચન બધું, આ ભાવ માં જે વાંચન કર્યું, પરભાવ નું તો શું છે મને કઈ ખબર નથી, મને ગયા આવતા ની કઈ ખબર નથી, 5 મિનિટ પછી શું થશે તે મને ખબર નથી. સમજણ ને? હું તો ફક્ત મને જે ખબર છે એટલું બોલું છું. આ સમજાય છે ને? એટલે ગયા આવતા નું ગમે તે હશે, પણ આવતા બધા શાસ્ત્રો નો સ્ટડી થયેલો, સ્ટડી થયેલો, અને છેવટે આ એ કુદરતી રીતે જાણ્યું છે. નહીં તો મને તો આશા નથી કે આવું હોય. જૈન ભાષા ની છાંટ વિશેષ લાગે છે. હા, એ તો વધારે હોય, કોઈ જગ્યાએ વધારે હોય, કોઈ જગ્યાએ ઓછી હોય. જેવા પ્રશ્ન જૈન વાળા પૂછે તો દાદા ની વાણી જૈન જેમ પડી જાય, વૈષ્ણવ નું વિધાન વેદાંત પૂછે તો આખું વેદાંતિ લેંગ્વેજ નીકળે. વિતરાગો નો માર્ગ છે, આને હું જૈન માર્ગ ના કહું. કે જૈન માર્ગ તો કોને નામ કહેવાય? કે જ્યાં પક્ષપાત ના હોય, નિષ્પક્ષપાત હોય. તો વેદાંતિઓ આવીને બેસે તો જૈન ના આચાર્યો હું સાંભળીને ખુશ થઈ જાય. આ તો જૈન ના આચાર્ય જો કરી સ્થાનક વાસી આચાર્ય બોલે તો ચેતંબરીઓ ઉઠીને ચાલતા થઈ જાય, દિગંબરીઓ બોલે તો સ્થાનક વાસી ઉઠી ચાલતા થઈ જાય. એટલે કોઈ કોઈ સાંભળે નહીં આ વાણી, આ બધી પાક્ષિક વાણી છે. તેથી સંકેત નહીં થતું, આખું સંકેત જ છે. મનમાં કોઈ માનતા હોય મને સંકેત થયું છે, ભૂલ છે. જો આપ સમજાય ને, પાક્ષિક વાણી. એટલે આચાર્ય મારા તો કહે છે કે અમને કેમ સંકેત થતું નથી, તારે મારે કેવું પડશે કે તમારી દીક્ષા જ ખોટી છે, આથી દીક્ષા જ પાક્ષિક છે, દીક્ષા વિતરાવી જોઈએ. એ સમજાય ને? દીક્ષા કઈ દીક્ષા જોઈએ? વિતરાગી દીક્ષા જોઈએ. આ પાક્ષિક દીક્ષા કેમ કઈ કલ્યાણ થાય એમાં? અને આ પક્ષના પેલા આ પક્ષના જ્યાં પક્ષ છે નહી, જ્યાં મત છે ત્યાં સદવ્યવહાર નથી. સદવ્યવહાર જો કે ને આપણે સમજાય છે પક્ષપાત ને લઈને આ જૈન ધર્મ નો આ સ્થિતિ થઈ છે. અને જૈન તો કેવો હોય, આ મુંબઈ માં વડોદરા અમદાવાદ માં જૈનો છે, એવો જૈન હોય. જૈન તો 50-50 મિલા એરિયામાં સુગંધી ફેલાતી હોય. સાચો જૈન 50-50 મિલા એરિયા